શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 14 તીર્થ વર્ણન. મુનિઓએ કહ્યું, ધર્મના જ્ઞાતા સુતજી, પૃથ્વી પર જે જે પવિત્ર તીર્થ અને મંદિર છે તેમનું વર્ણન સાંભળવાની અમારી ઈચ્છા છે. લોમ હરસણજી બોલ્યા, જેના હાથ પગ અને મન કાબુમાં હોય તથા જેનામાં વિદ્યા તપ અને કીર્તિ હોય તે મનુષ્ય તીર્થફળનો અધિકારી છે. મનુષ્યનું શુદ્ધ મન, શુદ્ધ વાણી તથા વશમાં કરેલી ઇન્દ્રિયો આ શારીરિક તીર્થ છે જે સ્વયં સ્વર્ગનો માર્ગ બતાવે છે. અંદરનું દૂષિત ચિત્ત તીર્થસ્નાનની શુદ્ધ તીર્થસ્નાનથી શુદ્ધ થતું નથી. જેનું અંતઃકરણ દૂષિત છે, જે દંભી છે તથા જેની ઇન્દ્રિયો ચંચળ છે તેને તીર્થદાન અને આશ્રમ પણ પવિત્ર કરી શકતા નથી. મનુષ્ય ઇન્દ્રિયોને પોતાના વશમાં કરીને જ્યાં જ્યાં નિવાસ કરે છે ત્યાં ત્યાં કુરુક્ષેત્ર, પ્રયાગ અને પુષ્કર વગેરે તીર્થોનો વાસ હોય છે. હે દ્વિજવરો, હવે હું પૃથ્વીના પવિત્ર તીર્થો અને મંદિરોનો સંક્ષેપમાં આરંભ કરું છું. સાંભળો. પુષ્કર, નેમિષારણ્ય, પ્રયાગ, ધર્મારણ્ય, ધેનુક, ચંપકારણ્ય, સૈંધ્યવારણ્ય, મગધારણ્ય, દંડકારણ્ય, ગયા, પ્રભાસ, શ્રીતીર્થ, કનખલ એટલે હરિદ્વાર, ભૃગુતુંગ, હરણ્યાક્ષ, ભીમા, ભીમ અરણ્ય, કુશસ્થલી, લોહાકુલ, કેદાર, મંદાર અરણ્ય, મહાબલ, કોટિતીર્થ, રૂપતીર્થ, શુકર, ચક્રતીર્થ, યોગતીર્થ, સોમતીર્થ, શાખોટક, કોકામુખ, બદ્રીશૈલ, તુંગકુટ, સ્કંદ આશ્રમ, અગ્નિપદ, પંચશિખ, ધર્મોદભવ, બંધ પ્રમોચન, ગંગાદ્વાર, પંચકૂટ, મધ્યકેસર, ચક્રપ્રભ, મતંગ, કુશદંડ, દ્રષ્ટાકુંડ, વિષ્ણુતીર્થ, સાર્વક, અમિકતીર્થ, મત્સ્યતિલ, બ્રહ્મકુંડ, વહનીકુંડ, સત્યપદ, ચતુસ્ત્રોત, ચતુશૃંગ, દ્વાદશધાર, માનસ, સ્થૂલ શૃંગ, સ્થૂલ દંડ, ઉર્વશી, લોકપાલ, મનુવર, સોમશૈલ, સદાપ્રભ, મેરુકુંડ, સોમાભિષેતન, સોમાભિષે, ચંતીર્થ, મહાસ્ત્રોત, કોટરક, પંચધાર, ત્રિધાર, સપ્તધાર, એકધાર, અમરકંટક, શાલગ્રામ, કોટિદ્રુમ, બિલ્વપ્રભ, દેવહૃદ, વિષ્ણુહૃદ, શંખપ્રભ, દેવકુંડ, વ્રજાયુદ્ધ, અગ્નિપ્રભ, પુનાંગ, દેવપ્રભ, વિદ્યાધરતીર્થ, ગાંધર્વતીર્થ, મણિપુરગીરી, પંચહૃદ પિંડારક, પંચહૃદ પિંડારક, મલવ્ય, ગોપ્રભાવ, ગોવર, વટમૂલ, સ્નાનદંડ, વિષ્ણુપદ, કન્યાશ્રમ, વાયુકુંડ, જંબુમાર્ગ, ગભસ્તી તીર્થ, યજાતિપતન, ભદ્રવટ, મહાકાલવન, નર્મદા તીર્થ, તીર્થવ્રજ, અર્બુદ, પિંગતીર્થ, વાસિષ્ઠતીર્થ, પૃથુસંગમ, દોરવાસિક, પિંજરક, ઋષિતીર્થ, બ્રહ્મતુંગ, વસુતીર્થ, કુમારિક, શક્રતીર્થ, પંચનદ, રેણુકાતીર્થ, પૈતામહ, વિમલતીર્થ, રુદ્રપાદ, મણિમાન, કામાખ્ય, કૃષ્ણતીર્થ, કુલિંગક, યજનતીર્થ, યાજનતીર્થ, બ્રહ્મવાલુક, પુષ્પન્યાસ, પુંડરિક, મણિપુર, દીર્ઘસત્ર, હયપદ, અનસંતીર્થ, ગંગોદભેદ, શિવોદભેદ, નર્મોદભેદ, વસ્ત્રાપદ, દારૂબલ, છાયારોહણ, સિદ્ધેશ્વર, મિત્રબલ, કાલિકાશ્રમ, વહાવટ, ભદ્રવટ, કૌશામ્બી, દિવાકર, સારસ્વદ્વીપ, વિજયતીર્થ, કામદતીર્થ, રુદ્રકોટી, સુમનસ્તીર્થ, સમંતપંચક, બ્રહ્મતીર્થ, સુદર્શનતીર્થ, પારિપલ્વ, પૃથુદક, દશાશ્વમેધિક, સાક્ષિદ, વિજય, પંચનદ, વારાહ, યક્ષિણીહૃદ, પુંડરિક, સોમતીર્થ, મુંજવટ, બદરીવન, રત્નમુલક, સર્વલોકદ્વાર, પંચતીર્થ, કપિલતીર્થ, સૂર્યતીર્થ, સંખીનીતીર્થ, ગોભવનતીર્થ, યક્ષરાજતીર્થ, બ્રહ્મારવર્ત, કામેશ્વર, માતૃતીર્થ, સાતવંતીર્થ, સ્નાનલોમાપવ, માસસંસરક, કેદાર, બ્રહ્મોદુબંબર, સપ્તર્ષિકુંડ, દેવીતીર્થ, જંબુકતીર્થ, ઇહાસ્પદ, કોટિકુટ, કિંદાન, કિંજય, कारंडव अवेद्य त्रिविष्टप पाणिखात मिश्रक मधुवट मनोजव कौशिकी तीर्थ देवतीर्थ ऋणमोचन तीर्थ नृगधुम अमरहृद श्रीकुंज सालितीर्थ नेमिषेय तीर्थ ब्रह्मस्नान ब्रह्मस्थान कन्यातीर्थ मनसतीर्थ कारुपावन तीर्थ सोगिंधि कवन मणितीर्थ सरस्वती तीर्थ ईशान तीर्थ पांचक यज्ञिक तीर्थ त्रिशूलधार महेंद्र देवस्थान कृतालय साकंभरी देवतीर्थ सुवर्णतीर्थ कलिहृद क्षीरस्त्रव विरूपाक्ष भृगुतीर्थ कुशोदभवतीर्थ ब्रह्मयोनि नीलपर्वत कुब्जाम्बक वशिष्ठपद स्वर्गद्वार प्रजाद्वार कलिकाश्रम रुद्रार्वत सुगंधास्व कपिलावन भद्रकर्णहृद शंकुकर्णहृद सप्तसारस्वत ओशन सतीर्थ कपालमोचन अवकीर्ण काम्याक चतुस्सामुद्रिक सतिक सहस्त्रिक रेणुक पंचवटक विमोचन स्थाणुतीर्थ कुरुतीर्थ कुशध्वज विश्वेश्वर मानवकूप नारायणाश्रम गंगारुद बद्रीपावन इंद्रमार्ग एकरात्र शिरकावास दधी श्रुतुतीर्थ कोटि तीर्थस्थली भद्रकालीहृद अरुंधतिवन ब्रह्मार्वर्त अश्ववेदी कुब्जावन यमुना प्रभव वीर प्रमोक्ष सिंधुत्थ ऋषिकुल्या कृतिका उर्वी संक्रमण माया विद्योद्भव महाश्रम वेतशिका सुंदरिकाश्रम बाहुतीर्थ चारुनदी विमलाशोक मार्कंडेयतीर्थ सितोद मत्स्योदरी सूर्यप्रभ अशोकवन अरुणास्पद शुक्लतीर्थ वालुकातीर्थ पिशाचमोचन सुभद्रारुद वीरदंडकुंड चंडेश्वर तीर्थ ज्येष्ठस्थानहृद ब्रह्मशर जेगिशाव्य गुहा हरिकेशवन अजामुखसर घंटाकर्णहृद कर्कोटकवापी सर्पणाश्योदनपान श्वेततीर्थहृद गर्गरिकाकुंड श्यामाकुब चंद्रिकातीर्थ शमशानस्तमभकुप विनायक हृद सिंधुद भवकुप ब्रह्मसर रुद्रावास नागतीर्थ पुलोमतीर्थ भक्तरुद शिरसर प्रेताधार कुमारतीर्थ कुशावर्त कुशावर्त दधिकर्णोद पानक श्रृंगतीर्थ महातीर्थ महानदी गयशीर्ष अक्षयवट कपिलाहृद गुरुद्रट सावित्री हृद प्रभासन सितवन योनिद्वार धन्यक कोकिलातीर्थ मतंगहृद पितृकुप सप्तकुंड मणिरत्नहृद कौशल्यतीर्थ भरततीर्थ ज्येष्ठिकालिका तीर्थ कल्पसर कुमारधारा श्रीधारा गौरीशंकर सुनहकुंड नंदीतीर्थ कुमारवास श्रीवास कुंभकर्णहृद कौशिकीहृद धर्मतीर्थ कामतीर्थ उदालकतीर्थ संध्यातीर्थ लोहितारणव लोहितारणव शोणोद्भव वंशगुल्म ऋषभ कालतीर्थ पुण्यावर्तिहृद बद्रिकाश्रम रामतीर्थ पितृवन विरजातीर्थ कृष्णतीर्थ कृष्णवट रोहिणीकूप इंद्रधुम्न इंद्रधुम्न सरोवर सानुर्गत सानुगर्त माहेन्द्र श्रीनद ईर्षुतीर्थ वार्षभतीर्थ कावेरीहृद गोकर्ण गायत्रीस्थान बद्रीहृद मध्यस्थान विकर्णक जातिहृद देवकृप देवकुप कुश प्रथन सर्वदेवव्रत कन्याश्रम हृद वालखिल्यहृद तथा अखंडित हृद आ बदा पवित्र तीर्थ छे। जे मनुष्य आ तीर्थों में श्रद्धापूर्वक उपवास तथा इंद्रिय संयमपूर्वक विधिवत स्नान देवता ऋषि मनुष्य तथा पितरों नु तर्पण देवताओं पूजन तथा त्रण रात्रि निवास करे छे। ते दरेक तीर्थना अलग अलग फल स्वरूपे ते दरेक तीर्थना अलग अलग फल रूपे अश्वमेघ यज्ञ नु पुण्य प्राप्त करे छे। एमां सहज पण संदेह नथी। જે દરરોજ ઉત્તમ તીર્થ મહાત્મ્યને વાંચે સાંભળે અથવા સંભળાવે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે। અધ્યાય 14 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।